લોયામાં સુરા ખાચરના દરબાર ગઢમાં ધોળો ફેટો ધારણ કરી, ધોળો ખેસ પહેરી અને ધોળી ચાદર પહેરી એકાદશીના દિવસે, બે દિવસ પછી બરાબર, આ દિવસે મહારાજ ત્યાં બિરાજમાન હતા અને મહારાજે વાત કરી કે પૂર્વે જે જે આચાર્યો થઈ ગયા છે એ સર્વેની પૃથક પૃથક રુચિ છે, એક નથી, અલગ અલગ છે. આ વાતને સમજતા પહેલાં આમ તો આ બધું સમજાઈ જાય એવું જ છે, પણ આ વાતને સાથે એક બીજી વાત રિલેટેડ છે એને આપણે સમજીએ. શિવ મહિમ્ન સ્તોત્ર છે જે પુષ્પા દંતાચાર્યએ રચેલું છે, એની અંદર એમણે એક શ્લોક લખેલો છે. શ્લોક એવો છે, રુચિણાં વૈચિત્ર્યાત્ ઋજુકુટિલનાના પથદૃશાં નૃણામેકો ગમ્યસ ત્વમસિ પયસામર્ણવ વિભો. શ્લોકનો અર્થ એવો છે કે રુચિણામ વૈચિત્ર્યાત, મહારાજે જે વાત કરી એમ તમામ લોકોની આ દુનિયાની અંદર રુચિ એ જુદી જુદી છે. બીજું કહ્યું કે રુજુ કુટિલ નાના પથદૃશામ, કહેતા કે તમામ લોકોના માર્ગો રસ્તાઓ એ અલગ અલગ છે, એક નથી. પણ છેલ્લે કહ્યું કે નૃણામ એકો ગમ્યસ, તમામ લોકોને જવાનું છે તો ક્યાં, પહોંચવાનું એક જ જગ્યાએ છે. દાખલા તરીકે સુરત જવાનું ફાઇનલ ડેસ્ટિનેશન ફિક્સ છે, પાંચ જણાને સુરત પહોંચવાનું છે, કોઈ ન્યૂયોર્કથી, કોઈ લંડનથી, કોઈ અમેરિકાથી, કોઈ રાજકોટથી, તો કોઈ નવસારીથી નીકળે, પણ ફાઇનલ ડેસ્ટિનેશન ફિક્સ છે કે સુરત પહોંચવાનું છે. તો બધા પહોંચશે ક્યાં, સુરત જ પહોંચશે, પણ બધાના માર્ગો એ જુદા જુદા હશે. એટલે માર્ગો અલગ અલગ હોવા છતાં પણ જો ફાઇનલ ડેસ્ટિનેશન ફિક્સ હોય, એક અલ્ટિમેટ આત્યંતિક માર્ગ, આત્યંતિક લક્ષ્ય એ જો ફિક્સ છે તો બધા પહોંચે છે ત્યાં. એવી રીતે શ્લોકની અંદર તો રુચિની વાત પણ આવી ને, કે રુચિ ભલે અલગ અલગ રહી પણ જો ડેસ્ટિનેશન લક્ષ્ય એક હશે તો બધા પહોંચશે એક જગ્યાએ. અહીંયા સમજવાનું એ છે કે આપણે જે વાત કરી કે માર્ગ અલગ અલગ હોવા છતાં પણ પહોંચે છે એક જગ્યાએ, આ વાત રુચિમાં નહીં ફિટ બેસે. કારણ કે રુચિ જો જુદી થાય તો પ્રવૃત્તિ જુદી થાય, અને પ્રવૃત્તિ જુદી થાય તો પ્રાપ્તિ પણ જુદી થાય. પહેલાં તો એ સમજીએ કે બધાની રુચિ એ જુદી જુદી કઈ રીતે છે. તો કોઈને રમત ગમતમાં ઇન્ટરેસ્ટ હોય તો એ વ્યક્તિ શું કરે, ટીવી શરૂ કરે, હાથમાં રિમોટ લે, ટીવી શરૂ કરે, તો પહેલી ચેનલ કઈ કરે, રમત ગમતને સ્પોર્ટને લગતી ચેનલ હોય એ જે જુએ. એ વ્યક્તિ ન્યૂઝપેપર હાથમાં લેશે તો પહેલું પાનું ક્યું ખોલશે, સ્પોર્ટ્સને લગતું. કેમ, કારણ કે એની રુચિ એમાં છે. કોઈને કારેલાનું શાક ગમતું હોય તો કોઈને ન પણ ભાવતું હોય, કોઈને કથા વાર્તા સાંભળવામાં રુચિ હોય તો કોઈને ફિલ્મના સોંગ, બરાબર ને, બધાની એક સરખી સારી રુચિ હોય એવું તો હોય નહીં. એટલે બધાની રુચિ કેવી છે, બધાની રુચિ એ જુદી જુદી છે, પહેલી વાત. બીજી વાત એ કે જેવી રુચિ હોય એવી જ જીવનની અંદર પ્રવૃત્તિ થાય. જો રુચિ સારી હોય તો સારી પ્રવૃત્તિ થાય, અને રુચિ નબળી હોય તો એવી પ્રવૃત્તિ થાય. એક બસની અંદર કાકા બેઠા હતા, બીજા સ્ટેશનેથી મા દીકરો એ પણ આવ્યા, જગ્યા હતી કાકાની બાજુમાં એટલે એ પણ ત્યાં બેઠા. થોડી વાર થઈ, બસ શરૂ થઈ, બીજા સ્ટેશને આગળ જવા માટે બસ રવાના થઈ. થોડીક વાર થઈ એટલે માએ થેલીમાંથી હલવાનો ડબ્બો કાઢ્યો, ઉગાડ્યો. વાત એવી હતી કે એના દીકરાને હલવો ગમતો જ નહોતો, રૂચતો નહોતો, અને બાજુમાં જે કાકા બેઠા હતા ને એને દાઢે વળગેલો હતો, એને ખૂબ ભાવે. એટલે જ્યારે ડબ્બો બહાર નીકળો તરત આમ ચકોર દ્રષ્ટિએ જોયું કે શું નીકળ્યું એમ. હલવો જોજો એટલે થયું કે આપણી બાજુ થોડોક આવે ને તો મજા આવી જાય. એટલે માએ દીકરાને આગ્રહ કરવાનું શરૂ કર્યું કે દીકરા, ખૂબ પ્રેમથી તારા માટે હલવો બનાવ્યો છે, તું લે. દીકરાએ ના પાડી કે મને ગમતો નથી, મને નથી ભાવતો, મારે નથી લેવો. ઓલા કાકાને એમ થાય કે થોડોક આપણી બાજુ આવે ને તો મજા આવે. બીજી વાર માએ કીધું, દીકરો ન માન્યો. ત્રીજી વાર કીધું, ન માન્યો. માને થયું કે હવે ઘી છે ને સીધી આંગળીએ નીકળે એમ નથી, બીજો કંઈક ઉપાય વિચારવો પડશે. એટલે માએ દીકરાને ચેતવણી આપી કે દીકરા લઈ લે, નહીં તારા બાજુમાં કાકા બેઠા ને એને આપી દઈશ. ઓલા કાકા ઊંચા નીચા થાય, ઓ મળી જાય તો સારું એમ. દીકરા લઈ લે, છેલ્લી વાર કહું છું, નહીંતર કાકાને આપી દઈશ. અને આવી રીતે ચાર પાંચ વાર થયું. કાકા ગરમ થઈ ગયા, ઓ ઊભા થઈ ગયા, અને માને ખીજાવા, મા દીકરાને ખીજાવા લાગ્યા. હું ક્યારના મંડાઈ પડ્યા છો, કંઈક નક્કી કરો ને. આ એક હલવાને માટે બે સ્ટેશન આગળ આવી ગયો. કહેવાનું તો એ કે જેવી રુચિ એવી પ્રવૃત્તિ. જો દીકરાને હલવો ખાવાની અંદર રુચિ નહોતી તો પ્રવૃત્તિ પણ છેલ્લે સુધી ન થઈ. ભલે પ્રયત્નો ઘણા બધા કર્યા એની માએ, પણ છેલ્લે સુધી પ્રયત્ન કરવા છતાં પણ પ્રવૃત્તિ થઈ નહીં. અને કાકાને જો રુચિ હતી હલવાની અંદર તો એક હલવા માટે બે સ્ટેશન આગળ આવી ગયા. હવે વિચાર કરીએ કે જેવી રુચિ એવી પ્રવૃત્તિ, અને જેવી પ્રવૃત્તિ થાય એવી જ આપણને પ્રાપ્તિ થાય છે. જો રુચિ સારી હોય તો પ્રવૃત્તિ પણ સારી થાય, ને પ્રવૃત્તિ સારી થાય તો પ્રાપ્તિ તો સારી જ થવાની છે. હવે વિચાર કરીએ કે આ રુચિ એ ભગવાન સાથે ભળી જાય, અને ભગવાનની રુચિ એ જ આપણી રુચિ થઈ જાય તો પ્રાપ્તિમાં કાંઈ પણ ખામી ન રહે. ત્યારે જેવી રુચિ એવી પ્રવૃત્તિ, અને જેવી પ્રવૃત્તિ એવી પ્રાપ્તિ પણ થાય છે. પુરાણી ગોપીનાથ દાસજી સ્વામીના આપણે પ્રસંગો સાંભળીએ છીએ સવાર સવારમાં. એક પ્રસંગ એવો પણ આવ્યો હશે કે ઉપલેટાની અંદર સ્વામીએ હરિભક્તોના આગ્રહથી 3 મહિના સુધી કથા વાર્તા કરી. અને એક દિવસ સ્વામી કથા વાર્તા કરતા હતા કે ભગવાનના દર્શન કરવા માટે એક ભક્તના હૃદયની અંદર કેવી તત્પરતા હોવી જોઈએ, કેવી તાલાવેલી હોવી જોઈએ. ભાવવાહી શૈલીમાં સ્વામીએ આ કથા વાર્તા કરી, અને એ કથા વાર્તાનું શ્રવણ કરી ત્યાંની શાળાના પ્રિન્સિપાલ ભાઈ શંકરભાઈ, એમને એવી ઈચ્છા થઈ કે મારે પણ ભગવાનનું સાક્ષાત દર્શન કરવું છે. કથા વાર્તા સ્વામીએ પૂર્ણ કરી સ્વામી પાસે આવ્યા ને સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામી, મને મહારાજની મૂર્તિના સાક્ષાત દર્શન થાય એવો કંઈક ઉપાય બતાવો. અને એ વખતે સ્વામીએ એક ગૃહસ્થ હરિભક્તની આવી જિજ્ઞાસા જોઈ એટલે સ્વામી આંખો મીચી ગયા, થોડા ઊંડા ઉતરી ગયા. સ્વામીએ વિચાર કર્યો કે આ તો એક ગૃહસ્થ હરિભક્ત છે, છતાં પણ એને મહારાજના દર્શન કરવાની કેટલી તાલાવેલી છે, કેટલી તત્પરતા છે. તો હું તો એક સાધુ છું, તો મારે તો મહારાજના દર્શન કરવાની ઈચ્છા હોવી જ જોઈએ ને. જ્યાં સુધી મને મહારાજનું સાક્ષાત દર્શન નથી થયું, ત્યાં સુધી એ ભક્તના જિજ્ઞાસાથી પૂછેલા પ્રશ્નનો જવાબ હું કઈ રીતે આપી શકું, મને અધિકાર નથી. ત્યારે તો સ્વામી પછી આંખો ખોલી અને ભગતને એવું કીધું કે ભગત, શ્રદ્ધા વિશ્વાસ અને પ્રેમ હોય તો મહારાજ અવશ્ય દર્શન આપે છે, પણ આ વાતની ચર્ચા આપણે થોડા દિવસ પછી કરીશું. પછી તો ભાઈ શંકરભાઈ એ જિજ્ઞાસાપૂર્વક આવી રીતે પ્રશ્ન કર્યો અને સ્વામીએ જ્યારે આવો જવાબ આપ્યો, થયું કે થોડા દિવસ પછી સ્વામી મને ઉપાય બતાવશે, એ ઉપાયને હું મારા જીવનની અંદર અપનાવીશ તો અવશ્ય મને મહારાજની મૂર્તિના દર્શન થતા હશે, કેવું એ મહારાજની મૂર્તિનું સુખ આવશે મને, કેવા મહારાજના નેત્ર કમળ, કેવું હૃદય કમળ, વક્ષસ્થળ, મહારાજના એ કેવા અંગો હશે એનો વિચાર કરવા લાગ્યા. અને અંદર જિજ્ઞાસા થઈ કે હવે મહારાજના જટ મને દર્શન થાય, ક્યારે સ્વામી મને ઉપાય બતાવે અને ક્યારે હું એને પ્રયોગમાં મૂકી અને મહારાજના દર્શન કરું. આવી અંતરની અંદર ઈચ્છા થઈ. આ બાજુ સ્વામીએ મોટા સંતો પાસેથી એવું સાંભળેલું કે કોઈ 3 દિવસ અને 3 રાત્રિ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અતિશય હેતથી મહારાજનું અખંડ ભજન કરે તો મહારાજ એમને દર્શન આપે. સ્વામીએ મોટા સંતો પાસેથી સાંભળેલી આ વાતને પ્રયોગમાં મૂકવાનું નક્કી કર્યું. મંદિરમાં સ્વામી હતા. સ્વામીએ નાના સંતોને કીધું કે હું અનુષ્ઠાન કરવા માટે જાઉં છું, અંદર કોઈ વિક્ષેપ ન કરે, એટલા માટે સ્વામીએ ભલામણ કરી કે કોઈ વિક્ષેપ ન કરે એનું ધ્યાન રાખજો. સંતોએ કહ્યું કે કાંઈ વાંધો નહીં. પછી તો એ મંદિરમાં નાનકડો એક એકાંત ઓરડો, ત્યાં જઈ મહારાજની મૂર્તિ આગળ પધરાવી અને સ્વામીએ મહારાજની મૂર્તિનું સ્મરણ કરવા માંડ્યું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનું સ્વામી ભજન કરવા લાગ્યા. જેમ જેમ સ્વામી ભજન કરતા ગયા એમ વધારે શ્રદ્ધા વધી. ઉત્તરોત્તર શ્રદ્ધા વધવાને કારણે મહારાજમાં હેત પણ વધ્યું અને મહારાજની મૂર્તિમાં એ ભજન સ્મરણમાં એકદમ સ્વામી તલ્લીન થઈ ગયા. 3 દિવસ અને 3 રાત્રિ બાદ મહારાજના દર્શન થવાના હતા. 1 દિવસ અને 1 રાત્રિ પસાર થઈ અને સવારના પહોરમાં સ્વામીને મહારાજે દર્શન દીધા. એ શીતળ શાંત તેજ એ ઓરડાની અંદર પ્રસરી ગયું. મહારાજના એ મંદ મંદ હાસ્ય કરતી મૂર્તિના દર્શન થયા. સ્વામી તો અહોભાવથી ગદગદ કંઠ થઈ આંખમાં આંસુ વહેવા લાગ્યા અને મહારાજની મૂર્તિના દર્શન કરવા લાગ્યા, મહારાજની સ્તુતિ કરવા લાગ્યા. અને મહારાજની સ્તુતિ કરતા જાય મહારાજ સ્વામીની સામે મંદ મંદ હાસ્ય કરતા જાય. અને આવી રીતે મહારાજની મૂર્તિનું પાન થોડી વાર કર્યું પછી મહારાજ આવી રીતે દર્શન આપીને અદૃશ્ય થયા. મહારાજની મૂર્તિનું દર્શન થતાની સાથે જ સ્વામીના મુખ ઉપર એટલું તેજ પ્રસરી ગયું, એટલી આભા પ્રસરી ગઈ કે સૌ કોઈ એ દર્શન કરે તો એમને પણ શાંતિ થાય. આ બાજુ નાના સંતો ભક્તોને ચિંતા થતી હતી કે સ્વામી નિર્જળા ઉપવાસ કરી કાંઈ લીધું નથી, એકાંત ઓરડામાં અનુષ્ઠાન કરવા માટે ગયા છે, શું થયું હશે, આપણે જવું કે ન જવું, સ્વામીએ તો ના પાડી છે, આ ચિંતા કરતા હતા. સ્વામીને તો દર્શન થયું હતું ગોપીનાથ સ્વામીને, એટલે સ્વામી તરત બહાર આવ્યા અને એ વખતે જે કોઈ સંતો પાર્ષદો ત્યાં હતા એમને ખૂબ જ સ્વામીના દર્શન કરીને શાંતિ થઈ. સ્વામીએ બધી વાત કરી અને પછી તો ભાઈ શંકરભાઈ એ પણ સ્વામી પાસે આવ્યા અને સ્વામીએ આ ઉપાય બતાવ્યો. એ ભગતે આ ઉપાય અપનાવી અને 3 દિવસ ને 3 રાત્રિ એમણે ભજન કર્યું અને એમને પણ મહારાજનું દર્શન થયું. તો રુચિ સ્વામીની કેવી હતી કે હું તો સાધુ છું, મારે તો ભગવાનના દર્શનની પ્યાસ હોવી જ જોઈએ ને, આપણે આ પ્રસંગનું શ્રવણ કરીએ ત્યારે આપણે તપાસ કરવો પડે કે પ્રસંગનું શ્રવણ કર્યા બાદ આપણને આવી રુચિ થાય છે કે નહીં, બરાબર. એ જો તપાસ કરીએ તો ખ્યાલ આવે કે આપણી કેવી રુચિ છે, અને જો એવી રુચિ ન હોય તો આપણે એવી રુચિ કરીએ તો અવશ્ય આપણને મહારાજના દર્શન થાય. આવો ને આવો જ બીજો પ્રસંગ છે સ્વામી રામદાસજીનો. મહારાજના દાસપંક્તિના દીક્ષિત સંતોમાંથી પહેલા દાસપંક્તિના સંત હોય તો એ પોતે સ્વામી રામદાસજી. એ મુક્તાનંદ સ્વામીના મંડળમાં હતા, પણ મુક્તાનંદ સ્વામી જ્યારે અક્ષરધામની અંદર સિદ્ધાવ્યા ત્યારબાદ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી રામદાસજી સ્વામી ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામીની આજ્ઞા અને અનુવૃત્તિમાં રહી જીવન પર્યંત સેવા અને ભજન કર્યું. એમને એવી રુચિ હતી કે ધ્યાન ભજનનું એમને ખૂબ અંગ, અને મારે મહારાજની મૂર્તિનું અખંડ ચિંતવન કરવું છે એવી એમના હૃદયની અંદર ઈચ્છા, એવી એમને લગ્ની. એક દિવસની વાત, વંથલી કલ્યાણ બાપાને ઉપલેટાના કદાચ વંથલીના કલ્યાણભાઈને ગુણાતીતાનંદ સ્વામીએ કંઈક પત્ર મોકલવો હશે એટલે સ્વામીએ સભામાં પૂછ્યું કે ભગતને પત્ર મોકલવો છે તો પત્ર લઈને કોણ જશે? એટલે જે પણ કાંઈ સંતો ભક્તો બેઠા હતા એમાં સ્વામી રામદાસજીએ પહેલાં ઊભા થઈ ગયા અને સ્વામીને કીધું કે સ્વામી, જો તમે રાજી હોય અને તમારી ઈચ્છા હોય તો હું જાઉં અને હું એ ભગતને પત્ર પહોંચાડું. સ્વામીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, ધ્યાન ભજનની કથા. એટલે સ્વામી ખૂબ રાજી થયા કે આવા સંતે પત્ર આપવા માટે જાય છે અને ભગતને પત્ર પહોંચાડે છે. તો સ્વામીએ છેલ્લે ભલામણ કરી કે તમે જાઓ છો પણ આવતા અને જતા મહારાજની મૂર્તિના સ્મરણ સાથે તમે અખંડ મહારાજનું ભજન કરજો. ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા શિરોમાન્ય કરી પત્ર લઈ અને રામદાસજી સ્વામીએ ગયા, સાથે બીજા કોઈક સંત જોડમાં હશે. પણ માર્ગમાં આવતાને જતા મહારાજની મૂર્તિના સ્મરણ સાથે એમણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ મંત્રનું ભજન કર્યું. અને આવી રીતે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી માર્ગમાં આવતા જતા અખંડ ભજન કરવાથી સ્વામી જ્યારે પરત પત્ર દઈને પાછા ફર્યા તો એ વખતે મહારાજની મૂર્તિ અખંડ એમને નેત્ર આગળ દેખાવા માંડી હતી. તો જો રુચિ સારી હતી તો પ્રવૃત્તિ પણ એવી થઈ, અને પ્રવૃત્તિ એવી થઈ તો પ્રાપ્તિ પણ એમને ખૂબ જ મોટી થઈ. મહારાજે શું કહ્યું વચનામૃતની અંદર, ગઢડા પ્રથમના પહેલા વચનામૃતમાં, કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહેવી એથી કોઈ કઠણ સાધન પણ નથી અને એથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. અને એવડી મોટી પ્રાપ્તિ જો રુચિ સારી હતી તો રામદાસજી સ્વામી અને પુરાણી ગોપીનાથ દાસજી સ્વામીને થઈ. તો આપણે પણ આ કથા વાર્તાનું શ્રવણ કરી અને એવી રુચિ કરીએ તો આપણને પણ એવડી મોટી પ્રાપ્તિ થાય. ત્યારે જેવી રુચિ એવી પ્રવૃત્તિ, અને જેવી પ્રવૃત્તિ એવડી મોટી પ્રાપ્તિ પણ આપણને થાય. હો ગુરુદેવ, શાસ્ત્રીજી મહારાજની રુચિ પણ કેવી સારી, કે જાજા જીવ ભગવાન ભજે. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને જાળવવા માટે સ્વામીએ આ ગુરુકુલ કર્યું કે પાંચ સારા હરિભગત અને બે સારા સાધુ થશે ને તો પણ મારો દાખલો સફળ થઈ જશે. આપણા પૂજ્ય ગુરુ મહારાજ, એમની પણ રુચિ ખૂબ જ સારી. સ્વામી મંત્ર લેખન કરે, રાત્રે ઊંઘ ઉડી જાય તો આપણે શું કરીએ? જો એલાર્મ મૂકો હોય તો એલાર્મ બંધ કરીને પછી આપણે વળી પાછા સૂઈ જઈએ. આપણે છે ને પેલા આજુબાજુ જોઈએ કે આજુબાજુવાળા સૂતા હોય તો આપણે પણ સૂતા રહીએ. પણ સ્વામી એવું ન કરે, રાત્રે ઊંઘ ઉડી જાય, મંત્ર લેખનની બુક સાથે જ હોય, મંત્ર લેખન કરવા માંડે. ઉત્સવ સમયા હોય તો પણ મંત્ર લેખન બંધ ન હોય. હમણાં તરવડાની અંદર સ્વામી વિરાજમાન છે તો 7-8 બુક એ મંત્ર લેખનની ભરી દીધી છે. એટલે કેટલી રુચિ સારી! તો મહારાજમાં વૃત્તિ રાખવી, એ રુચિ સારી હોય તો કઠણ ન પડે. એટલે રુચિ સારી તો પ્રવૃત્તિ પણ સારી, આ વાત આપણે સમજા. મહારાજે વાત કરી કે તમામ આચાર્યોની રુચિ કેવી છે? જુદી જુદી છે. હવે રુચિ જુદી હોય તો પ્રાપ્તિ પણ જુદી જ થવાની છે. આ તમામ આચાર્યો એમના સિદ્ધાંતોનો શાસ્ત્રોની અંદર અભ્યાસ કરીએ તો તમામ આચાર્યોએ એક ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય, ભગવાનનું સ્વરૂપ કેવું છે, કલ્યાણની પ્રાપ્તિ કેવી રીતે થાય એની સાધના અને સિદ્ધાંતોનું વર્ણન કર્યું છે. બારેજે કીધું ને કે શંકરાચાર્યને જ્ઞાનાંશ પ્રધાન, અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન જણાય છે. રામાનુજાચાર્યની આવી સમજણ છે. વલ્લભાચાર્યને ભક્તિ ઉપર બહુ નિષ્ઠા જણાય છે. તો આ બધું કેના જેવું છે ખબર છે? ગામની અંદર 4 અંધ વ્યક્તિ, હવે અંધ હોય એટલે બીજું તો કંઈ જોયું ન હોય, પણ ઘરની અંદર જેટલો સામાન હોય, સૂપડું, સાંભેલું, બરાબર, દોરડું, આ બધું ખ્યાલ હોય કે આ વસ્તુને ટચ કરી હોય, જે જે વસ્તુને ટચ કરી અને અનુભવ કર્યો હોય કે આ વસ્તુ આવી હોય, તો એ વસ્તુનો ખ્યાલ હોય, પણ આખા ગામની અંદર ક્યારેય પણ હાથી ન આવેલો, અને ઘરની અંદર તો કાંઈ હાથી હોય નહીં, એટલે કોઈ લોકોએ ગામની અંદર હાથી ન જોયેલો. આ ચારને પણ કાંઈ અનુભવ નહોતો હાથીનો. અને એમાં એક વખત એક મહાવત હાથી લઈને ગામની અંદર આવ્યો, ગામ લોકો જોવા માટે ભેગા થયા. આ ચારેયને પણ એવી ઈચ્છા થઈ કે અમારે પણ હાથી જોવા માટે જવું, એટલે ચારેય આવ્યા. એમાં પહેલો અંધ વ્યક્તિ, એમણે છે ને હાથી પાસે નજીક આવ્યા તો હાથીનું પૂંછડું હાથમાં આવ્યું, તો એમણે શું કીધું કે હાથી કેવો છે? હાથી દોરડા જેવો છે. બીજો અંધ વ્યક્તિ આવ્યો તો એમના હાથમાં હાથીની સૂંઢ આવી, એમણે કીધું કે આ હાથી છે ને કેના જેવો છે? સાંભેલા જેવો. ત્રીજો અંધ વ્યક્તિ, એમણે હાથીનો પગ હાથમાં આવ્યો, એમણે કીધું કે હાથી થાંભલા જેવો છે. અને ચોથો વ્યક્તિ, એને હાથીના કાન હાથમાં આવ્યા, એટલે એણે કીધું કે હાથી કેના જેવો છે? હાથી સૂપડા જેવો છે. હવે આ ચારેય અંધ વ્યક્તિ અનુભવ કોનો કરે છે? હાથીનો કરે છે. પણ જેવો હાથી છે એવો અનુભવ કોઈ નથી કરી શકતું. જેવો સંપૂર્ણ રીતે અનુભવ થવો જોઈએ એવો અનુભવ એ ચારેય અંધ વ્યક્તિ કરી શકતા નથી. આવી જ વાત મહારાજે લોયાના 15મા વચનામૃતમાં કીધી કે કોઈએ ગાયનું સ્તન દીઠું, કોઈએ ખૂર દીઠું, કોઈએ શિંગડા, કોઈએ પેટ દીઠું, તો જે જે અંગ દીઠા એ ગાયના જ દીઠા, પણ જેવી ગાય છે એવા કોઈએ, એવી કોઈ ગાયને જોઈ ન શક્યું. હવે વિચાર કરીએ કે આ જે આચાર્યો થઈ ગયા છે એમનો જે અનુભવ અને પુરુષોત્તમ નારાયણનો અનુભવ, એમાં યથાર્થ અનુભવ કોનો કહેવાય? પુરુષોત્તમ નારાયણનો અનુભવ એ યથાર્થ કહેવાયો. પૂર્વે જે આચાર્યો થઈ ગયા છે એમણે જે ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે, કલ્યાણની જે રીતિ બતાવી છે, એમાં કાંઈ ખોટું નથી, એ બધી વાતો સત્ય જ છે, પણ અંતે પોતાની રુચિ ઉપર, પોતાના એક્સપિરિયન્સ ઉપર, પોતાની સ્થિતિ ઉપર જાય છે. એટલે જેવી કલ્યાણની રીતિનું વર્ણન કરવું જોઈએ અને જેવી રીતે લોકોને માર્ગદર્શન આપવું જોઈએ, એવા એ આચાર્યો માર્ગદર્શન કે કલ્યાણની રીતિ જેવી પુરુષોત્તમ નારાયણ બતાવી શકે એવી તો એ કોઈ બતાવી શકે નહીં. અને એટલા માટે મહારાજે કીધું કે આવી રીતે એમણે વાતો કરી છે, પણ અંતે તો પોતાની રુચિ ઉપર જાય છે. પછી મહારાજે પ્રશ્ન કર્યો હરિભક્તોને કે હે સંતો ભક્તો, તો અત્યાર સુધી અમે જે જે વાર્તાઓ કરી છે એમાં અમારો અભિપ્રાય તથા રુચિ એ તમને કેવી જણાય છે? કારણ કે એ વખતે જ્યારે મહારાજે વાત કરી, આ વચનામૃત 1877માં મહારાજે કહ્યું છે, એટલે 1856માં રામાનંદ સ્વામી પાસે આવ્યા મહારાજ, તો કેટલા વર્ષ થયા? 56 થી 77 એટલે 21 વર્ષ બાદ મહારાજ આ વાત કરે છે. અને એ વખતે તો સૂર્યના પ્રકાશની જેમ મહારાજનો પ્રભાવ એ ચારે બાજુ ફેલાયેલો હતો. સમાધિ પ્રકરણ, અનેક ચમત્કારો, એકાંતિક ધર્મની વાતો મહારાજે કરી, શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત, ઉપનિષદો, આ તમામ અધ્યાત્મના ગ્રંથોની સારભૂત વાતો એ મહારાજે કરી હોય, ગામો ગામ વિચરણ કરી, પોતાના સિદ્ધાંતો પણ મહારાજે ભક્તોને કહ્યા હોય, એટલે ભક્તોને ખ્યાલ હોય કે મહારાજ આવી રીતે વાત કરે છે, મહારાજનું જીવન આવું છે, મહારાજનો પ્રતાપ આવો છે, તો મહારાજની રુચિ આવી હોવી જોઈએ. એટલે મહારાજે હરિભક્તોને પ્રશ્ન કર્યો કે અત્યાર સુધી 21 વર્ષ પછી અમારી રુચિ, અમારો અભિપ્રાય તમને કેવો જણાય છે? પછી જેવી રીતે હરિભક્તોને જણાતું હતું, સંતોને જણાયું, એવી રીતે આમાં એવું કહ્યું કે મોટેરા પરમહંસોને જેને જેમ જણાયું એણે એમ કહ્યું. પછી મહારાજ બોલ્યા કે અમારો અભિપ્રાય ને રુચિ એ અમે તમને કહીએ છીએ, તો સાંભળો. મહારાજ કહે કે ઋષભદેવ ભગવાન એમનું દ્રષ્ટાંત આપીને મહારાજે વાતની શરૂઆત કરી કે વાસુદેવ સંગાથે એકાત્મતાને પામ્યા હતા, પણ જ્યારે સિદ્ધિઓ આવી, અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ, આ 8 પ્રકારની સિદ્ધિઓ આવી અને એમને પ્રાપ્ત થઈ. હવે જે ભગવાન સાથે એકાત્મતાને પામ્યા હોય એને સિદ્ધિઓ કાંઈ બાધ કરે? એ સિદ્ધિઓમાં લોભાઈ શકે? અથવા તો સિદ્ધિઓ એની પાસે હોય તો એ એનો મિસયુઝ ક્યારેય કરે નહીં? એક પણ પોસિબિલિટી એવી નથી કે એ સિદ્ધિનો ખરાબ રીતે કે નબળી રીતે ઉપયોગ કરે. એકાત્મતાને ભગવાન સાથે પામ્યા હતા, છતાં પણ ત્યાગીની શિક્ષાને અર્થે એમણે સિદ્ધિઓ ગ્રહણ ન કરી. મહારાજ કહે આવી રીતે જે અધ્યાત્મ માર્ગની અંદર સિદ્ધ દશાને પામ્યો હોવા છતાં પણ જે મનનો વિશ્વાસ નથી કરતો ને, એવો ત્યાગ અમને ગમે છે. કારણ કે મન છે એ ખૂબ ચંચળ છે, છે આપણું પણ એ આપણને વફાદાર છે એવું નથી. ચંચલમી મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ, કે મન તો અતિશય ચંચળ છે. ગુણાતીતાનંદ સ્વામીએ તો કેવું કીધું કે મન છે એ કેવું છે તો નીલ વાંદરા જેવું છે, એક ક્ષણ પણ એ સ્થિર નથી રહેતું. જોતા તો એવું લાગે ને આપણને કે મહાવતના કંટ્રોલમાં જ હાથી છે, મહાવત જેમ ચલાવે છે એમ જ હાથી ચાલે છે, એ જેમ કહે એમ જ હાથી કરે છે. પણ ઘણી વખત એવું પણ બને છે, એવા પ્રસંગો પણ થયા છે કે મહાવતને હેઠો પાડી અને એને જ દબાવી દે. એમ મન છે એ હાથી જેવું છે, મહાવતની જગ્યાએ આપણે છીએ. મનનો વિશ્વાસ કરવા જેવું નથી. જો મનનો વિશ્વાસ કરીએ, મન છે આપણું પણ આપણને જ દબાવી દે, આપણું જ આપણને જ કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરે. એટલા માટે સંસ્કૃતમાં એવું કહ્યું કે મન હી મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહ, કે મન છે એ જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ બને છે. જો મનની અંદર ભગવાનનું જ ચિંતન કરવામાં આવે, ભગવાન સંબંધી કથા વાર્તાનું શ્રવણ કરવામાં આવે, એવા સંકલ્પો કરવામાં આવે, રુચિ સારી હોય, મન એવા સંકલ્પો કરે તો પ્રાપ્તિ પણ એવી જ થાય ને મોક્ષ થઈ જાય. અને જો મનનો વિશ્વાસ કરીએ તો અત્યાર સુધીનો ઇતિહાસ તપાસ કરતા તારણ એવું નીકળે કે ગમે એટલી ઉચ્ચ સ્થિતિએ, અધ્યાત્મની ઉચ્ચ સ્થિતિએ પહોંચેલા સિદ્ધ હોય, પણ મનનો થોડી વાર માટે પણ જો વિશ્વાસ કરે ને તો એ પોતાની સ્થિતિમાંથી પડી ગયા છે. સોભરી ઋષિ કેટલા વર્ષનું તપ? 60,000 વર્ષનું, અને એ પણ કેની અંદર? પાણીમાં. પણ એક દ્રશ્ય જોયું અને ફરીથી વાસના ઉદય થયો. આ કેટલી સૂક્ષ્મ વાત કહેવાય. 60,000 વર્ષનું તપ તો છે ને, આ તો આપણે વાતો એટલી બધી સાંભળીને એટલે આપણને એમ થાય કે આ 60,000 વર્ષ એટલે હું, પણ આ તો આપણી કલ્પના બહારની વાત છે. કેમ? કારણ કે એક એકાદશીનો ઉપવાસ માંડ માંડ થતો હોય. એ હરિભગત, એમણે વાત કરી કે સ્વામી હું ખૂબ શૂરવીર. કીધું ખૂબ સારી વાત કહેવાય. કેમ પૂછ્યું? કેમ? તો કે મહારાજે વચનામૃતમાં કીધું ને કે ઇન્દ્રિયો અંતઃકરણ થરથર કંપતા હોય તો એને શૂરવીર કહેવાય. તો મારા ઇન્દ્રિયો અંતઃકરણ પણ મારાથી થરથર કંપે છે, એટલા માટે હું શૂરવીર. પછી પૂછ્યું કઈ રીતે? તો એમણે કીધું કે દશમના દિવસે ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે આવું અને મહારાજના દર્શન કરું, અને બાજુમાં બોર્ડ હોય કે કાલે એકાદશી છે, ત્યારે ઇન્દ્રિય અંતઃકરણ થરથર ધ્રુજવા લાગે કે આ એકાદશીનો ઉપવાસ થશે કઈ રીતે. કીધું કે ભાઈ, એવી રીતે ઇન્દ્રિય અંતઃકરણ ધ્રુજે એને શૂરવીર નથી કીધા. એટલે એક એકાદશીનો ઉપવાસ માંડ માંડ થતો હોય તો 60,000 વર્ષનું તપ તો કલ્પનામાં જ કેમ આવે એમ. એટલે આપણે તો મનનો વિશ્વાસ જરા પણ ન કરાય એમ. ભગવાન વેદ વ્યાસ એ શ્રીમદ ભાગવતનું લેખન કરતા હતા, લહિયા તરીકે જૈમિની ઋષિને રાખેલા, અને એમાં એક શ્લોક એમણે એવો લખાયો કે માત્રા સ્વસ્રા દુહિત્રા વા ન વિવિક્તા સનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ અપિ કર્ષતિ. શ્લોકનો અર્થ એવો છે કે યુવાન અવસ્થાવાળા જે માં બહેન દીકરી એ હોય તો એકાંત સ્થળને વિશે યુવાન અવસ્થા આપણી હોય તો એમની સાથે પણ ન રહેવું, કારણ કે આ ઇન્દ્રિયોનો સમૂહ એટલો બળવાન છે કે મોટા મોટા વિદ્વાનોને પણ આકર્ષણ પમાડે છે. જૈમિની ઋષિને સહેજે પ્રશ્ન થયો અને થાય જ કે વ્યાસજી આ આપણે શ્લોક ખોટો નથી લખી નાખતા, તમને એવું નથી લાગતું કે કોઈ પોતાના મા બહેન દીકરી એમની સાથે થોડો આવો સંકલ્પ થાય ને એવું થોડી થોડી ક્રિયા થાય? ત્યારે વ્યાસજીએ કીધું કે મહર્ષિજી સાંભળો, મોહાંધ વ્યક્તિ અને પશુમાં છે ને કાંઈ ફેર નથી રહેતો. વાસનામાં અંધ થયેલો વ્યક્તિ એ પોતાને ભૂલી જાય છે, હું કોણ છું, સામે કોણ છે એ બધું જ ભૂલી જાય છે. કુંવરને દિવસે નથી દેખાતું, કાગડાને રાત્રે નથી દેખાતું, પણ જે મોહાંધ વ્યક્તિ હોય ને એને તો રાત્રિ કે દિવસ કાંઈ પણ નથી દેખાતું. ભલે તમને અત્યારે આ વાત ન સમજાતી હોય પણ તમે થોડી ધીરજ રાખો, આપણે પછી આના વિશે ચર્ચા કરીશું અને પછી તમે આ શ્લોક લખજો બરાબર. તો કે વાંધો નહીં. એક દિવસની વાત, જૈમિની ઋષિ આશ્રમની અંદર ઝૂંપડીમાં બેઠા બેઠા કંઈક વેદાધ્યયન કરતા હશે, બહાર મુશળધાર વરસાદ વરસે અને અચાનક જ એ ઝૂંપડીનો દરવાજો કોઈકે ખટખટાયો. ખટખટાયો એટલે થયું કે કોણ હશે, પૂછ્યું કોણ છે, એટલે કહ્યું કે હું તમારી સગી બહેન છું, દરવાજો ખોલો, બહાર મુશળધાર વરસાદ વરસે છે, મને ખૂબ ઠંડી લાગે છે, મને અંદર લઈ લ્યો. જૈમિની ઋષિને તરત વ્યાસજીએ કરેલી વાત યાદ આવી કે એકાંત સ્થળને વિશે રહેવાની ના પાડી છે, માટે બહેન અંદર આવી જાય તો હું બહાર રહું, આમે એક દિવસની વાત છે ને, વધારે ક્યાં સહન કરવું પડશે. એટલે કીધું કે વાંધો નહીં, દરવાજો ખુલ્લો, બહેનને અંદર લીધા. અને જેવા બહેનને અંદર લેતા હતા એ જ વખતે વીજળીનો ચમકારો થયો અને એમના શરીરનું સૌંદર્ય એ એમની આંખે વળગી ગયું. એ જ આ દ્રશ્ય નિહાળી અને તરત જૈમિની ઋષિની બહાર નીકળી ગયા. પણ ચિંતવન પહેલું થાય અને ચિંતવન એટલું બધું વધી ગયું કે એમણે દરવાજો ખટખટાયો કે બહેન દરવાજો ખોલ, તારી સાથે વાત કરવી છે, ઘણા દિવસથી વાત નથી કરી માટે દરવાજો ખોલ. બહેને કીધું કે હવે હું દરવાજો નહીં ખોલું. પરિણામે જૈમિની ઋષિ છાપરા ઉપર ચડી ગયા, અંદર ગયા અને બહેનને જ્યાં ભેટવા માટે જાય ત્યાં તો વ્યાસજીની દાઢી હાથમાં આવી અને વ્યાસજી હસતા હસતા બોલ્યા, બોલો હવે તમારે શ્લોક લખવો છે કે નહીં? અને ત્યારે એમને પ્રતીતિ થઈ કે નહીં, વ્યાસજી જે વાત કરે છે ને એમાં લેશ માત્ર શંકાને સ્થાન ન હોય, માટે એ જેમ કહે છે ને એમ જ આપણે લખવું, હવે કાંઈ શંકા કરવી નહીં. ત્યારે મહારાજે શિક્ષાપત્રીની અંદર પણ કહ્યું, માત્રા સ્વસ્રા દુહિત્રા વા વિજને તુ વયસ થયા અનાપદી ન તે સ્થેયમ. પછી હું થોડુંક ભૂલાઈ ગયું છે, કદાચ કાર્યમ દાનમ ન યોશિતા એવું આવે છે કે યુવાન અવસ્થા હોય તો એકાંત સ્થળને વિશે મા બહેન ને દીકરી એમની સાથે પણ રહેવું નહીં, આપતકાળ હોય રહીએ તો વાંધો નહીં. એટલે મહારાજની રુચિ કેવી છે, ભલે આવું કાંઈ શક્ય થવાનું જ નથી પણ મનનો વિશ્વાસ કરવા જેવો નથી. એટલા માટે મહારાજે કહ્યું કે જે યોગી સિદ્ધ દશાને પામ્યો હોય છતાં પણ મનનો વિશ્વાસ ન કરે એવો ત્યાગ એ અમને ગમે છે. નિષ્કુળાનંદ સ્વામી મહારાજની રુચિનું વર્ણન કરતા નિષ્કુળાનંદ કાવ્યની અંદર એવું કહે, તપ જેવું વાલું છે વાલા મને, તેવું નથી બીજું કાઈ રે, વચન માં રહીને જે તપ કરે તે તો સુખ પામે સદાઈ રે, તપ જેવું વાલું છે વાલા મને. કે મહારાજને જેવું તપ વાલું છે એવું બીજું કાંઈ વાલું નથી, તપ જેવું વાલું છે વાલમને તેવું બીજું નથી કાંઈ રે. પણ આગળ કહ્યું કે વચનમાં રહીને જે તપ કરે તે તો સુખ પામે સદાય રે. કે તપ કરવું એ પણ કેવી રીતે? તો વચનમાં રહીને કરવું. વચન બહાર શરીરની કેપેસિટી ન હોય અને એ બહાર આપણે તપ કરીએ તો ભગવાનને ગમે નહીં. એને અનાયાસ કીધું કે પ્રયત્ન કર્યા વગર આપણું શરીર કેપેબલ હોય, ચાંદ્રાયણ થઈ શકતું હોય, ઉપવાસ થઈ શકતો હોય તો કરીએ તો વાંધો નહીં. અનાયાસે વ્રત તપ થતા હોય તો કરવા, બાકી શરીર સાવ સુકાઈ ગયેલું હોય અને ચાંદ્રાયણ કરવા જઈએ તો એને અનાયાસે થતું હોય તો કરવાનું, અનાયાસ વિના કરીએ તો એ ભગવાનને નથી ગમતું. એટલે વચનમાં રહીને જે તપ કરે એ મહારાજને ખૂબ ગમે છે અને મહારાજની એવી રુચિ છે. વાસુદેવ નારાયણનો ઓરડો છે ત્યાં મહારાજ ચાકલા ઉપર વિરાજમાન હતા અને મહારાજની આગળ બે તાસલી, એક તાસલીની અંદર સાકરનું પાણી ભરેલું અને બીજી તાસલીમાં લીમડાનો જે અંદરનો કોર ભાગ હોય ને, સાર ભાગ, એનું પાણી કરી અને બનાવેલું. મહારાજ બંને તાસળીની અંદર આવી રીતે આંગળી ફેરવતા હતા. મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા. મહારાજે પૂછ્યું, સ્વામી એકમાં સાકરનું પાણી છે અને એકમાં લીમડાનું પાણી છે, કયું પાણી સારું? હાલો આપણે હરિભક્તોને પ્રશ્ન પૂછીએ કે એકમાં લીમડાનું પાણી છે અને એકમાં સાકરનું પાણી છે, કયું પાણી સારું? જો લીમડાનું પાણી સ્વાસ્થ્યને માટે સારું, બધા સહમત છે લીમડાનું પાણી સારું, બરાબર. પણ આપણને આપ્યું હોય તો સ્વામી થોડીક પ્રસાદી તો થોડી જ હોય ને. સ્વામી આપે છે, પ્રસાદી તો થોડીક જ હોય ને. અને સાકરનું પાણી આપ્યું હોય તો અરે મહારાજની પ્રસાદી ક્યાંથી? આપો આપો, હજી એક આવો, મહારાજની પ્રસાદી ક્યાંથી? એટલે મહારાજે જ્યારે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો ત્યારે સ્વામી એવું કીધું કે મહારાજ સાકરનું પાણી ખૂબ સારું. મહારાજ કહે, સ્વામી પંચ વિષય રૂપી રોગ જેને ટળી ગયો છે એના માટે સાકરનું પાણી સારું, અને પંચ વિષય રૂપી રોગ જેને નથી ટેળ્યો ને એના માટે લીમડાનું પાણી સારું. ત્યારે આવી રીતે મહારાજ એ અનેક ચરિત્ર અને પ્રસંગો દ્વારા પોતાની રુચિ જણાવે છે. અને બાળપણથી મહારાજના જીવનમાં તપાસ કરીએ તો મહારાજની એવી જ રુચિ રહી છે. મહારાજ બાળપણથી મહારાજની કેવી રુચિ? તો મહારાજ કહે કે અમારે લગ્ન તો કરવા જ નથી, ઘરમાં તો રહેવું જ નથી, અમારે તો હિમાલયમાં જઈને તપ કરવું છે. અને મહારાજે પુલ્હાશ્રમમાં 4 મહિના સુધી ખડે પગે તપ કર્યું. નીલકંઠ વર્ણી વેશે વિચરણ દરમિયાન શ્રીપુરની અંદર કમલેશ્વર મઠના મહંતે મહારાજને 1,00,000 રૂપિયાનો મઠ, મહંતાઈ અને 64 ગામો આપ્યા છતાં પણ મહારાજે ઠુકરાવી દીધા. કારણ કે મહારાજની મનનો વિશ્વાસ ન કરે એવી ત્યાગની રુચિ. મહારાજને તો કાંઈ બાધ કરે એવું નહોતું, છતાં પણ મહારાજ ત્યાગ કરી દેતા. ધર્મપુરના કુશળ કુંવરબાઈ એ 500 ગામનું રાજ્ય આપતા હતા, છતાં પણ મહારાજે સ્વીકાર કર્યો નહીં. મહારાજે કીધું કે અમે અહીંયા આ કંઈ રાજ્યનો સ્વીકાર કરવા માટે નથી આવ્યા. લોજની અંદર મહારાજે મુક્તાનંદ સ્વામીને વાત કરી કે તમે અમને રામાનંદ સ્વામીના દર્શન કરાવી દો, પછી આપણે સાથે જઈ વનમાં ધ્યાન અને તપ કરવું છે. એટલે મહારાજની રુચિ એ બાળપણથી તપ અને ત્યાગની છે. ત્યારે આપણી રુચિ એ જો મહારાજની રુચિ સાથે એક કરીએ, મહારાજની રુચિ એ આપણી રુચિ થાય અને એવી રીતે આપણે જીવન જીવતા જઈએ તો આપણને પ્રાપ્તિમાં કાંઈ ખામી ન રહે. ત્યારે લોયાના 14માં વચનામૃતની અંદર મહારાજે મનનો વિશ્વાસ ન કરે એવી રુચિ જણાવી છે, એવો ત્યાગ અમને ગમે છે એવી વાત કરી. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણી રુચિ પણ દિવસ દિવસ પ્રત્યે મહારાજની રુચિ એ જ આપણી રુચિ થતી જાય અને અક્ષરધામની અંદર જે અક્ષર મુક્તો મહારાજની સેવામાં છે એવી જ રીતે આપણે મહારાજની સેવામાં રહી શકીએ એટલી પ્રાર્થના સાથે આજની કથાને વિરમીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાયણ સજાનંદ સ્વામી મહારાજ.